એ નહીં કરવું. એમ કે છે કે આપણને મનમાં જ ખાલી વિચાર જ આવે કે આ મહારાજ કર્મ નો ઉદય છે અને પોતપોતાને એના માટે સારા ભાવ આવે, પણ એવું કે છે કે વર્તનમાં ના આવે તો આપણને મનમાં ભાવો આવે કે આ નિર્દોષ છે એવું તેવું, પણ પોતાને વર્તનમાં એવું ના આવે. વર્તનમાં સવાલ નહીં, આપણ તરત જ્ઞાન હાજર થઈ ગયું ને તે જ આપણને ક્ષમતા રાખે. શું કહ્યું? ક્ષમતા રાખે ને એ જ મોટા મોટું ધર્મ કહેવાય. તો અને એ જ મોટા મોટું પુણ્ય. જ્યાં વિષમતા રાખવાની, માણસ વિષમતા રાખે, જ્યાં ચીડાયા કરે, મન બગડી જાય, જ્યાં નવા પાપ વધે, ત્યાં પાપ વધે નહીં ને પુણ્ય વધે. શું સમજ પડે? આવે હું શું કહું તો સમજ પડે? શાસ્ત્ર વાંચીએ મળે નહી, એના વચન બળ થી નહીં રે આપણને હાજર. કઈ પણ વસ્તુ બને તો મારા કર્મ જ ઉદય છે, માટે કોઈનો દોષ નથી, મારા જ દોષ છે. પોતાના દોષ તરફ દ્રષ્ટિ ગઈ એનું નામ મોટામાં મોટો આત્મધર્મ. સારા દોષ આખું જગત જુએ છે ને કોણ નહીં આવડતું? જ્યાં દોષ નથી ત્યાં દોષ જુએ છે, એની ત્યાં સંસાર ઉભો રહ્યો છે. જો એને બહેને દોષ જોયો છે ને, આ ભાઈના દોષ જોયું છે, ગરીબ છે એટલે વિચારી. ગરીબ ની બધી જગ્યાએ પાપ ફરી ગયેલું હોય ને, કામ સારી રીતે કરે તો ના કરે તો દાદા. હું હેમંત ને બહુ કોને હેમંત ને બહુ થાય છે કે હું ગરીબ છું એટલે મને ત્યાં એની જો આ કઈ સર ને તો આપણું કલ્યાણ. એની ચિંતા પણ નથી થતી, એની હેન્ડ બગડી કેટલા વખત થી ખૂબ જોતી નથી. મને યાદ આવી જાય રસ્તા ઉપરની પાછળ ચડે મુશ્કેલ એવું આપણને મનમાં વિચાર આવે કે બધું આને પડી ગયું છે એને કેટલું દુઃખ થતું હશે. તારા શું વિચાર કરી પછી હાથી મૂકી રાખવું, નહીં ખોરી કરે જો નામ બામ હોય તો લખી નાખો કાગળ, નિશાને આપીને લઈ જાય. આપણું કોઈ ચોરી કરીને લઈ જાય તો? આપણું ચોરી કર્યું ને એ દાડે રોજ જમતા હોય તો બે રોટલી વધારે ખાવી. હિસાબ ચોખ્ખો થઈ ગયો ચોપડા માંથી જાતે વાપરી થઈ એટલું જ આપડે ખાતે ઉતર ચોરી કરી જાય જાતે વાપરી થઈ જાય બધું ગટરમાં જાય છે. અગરબત્તી હરગાવી હોય બે ચાર પાંચ આખા રૂમ માં કેટલું લાગે એવું જઈને તો કેવાય હોય અગરબત્તી સુગંધી આપે આજુબાજુ લોકોને જે ગંધાય હોય ગંધાય હોય ગંધાય આપે કોઈ પણ ધર્મ ના સારા હોય શકે. જૈન નું જેવું એવું શું કેવાય? જૈનો જેટલું એવું શું કેવાય? કોઈ બીજા કોઈ ધર્મ ના પણ સારા હોય શકે? નહીં, બધા ધર્મ ની વાત કહું છું. આ તો એક દરેક ધર્મો શ્રેષ્ઠી પુરુષ છે, શ્રેષ્ઠ પુરુષો તે સુગંધી વાળા હોય કે બધા સુગંધી વાળા ને બીજા દુર્ગંધ ગંધા હોય બધા શ્રેષ્ઠ પુરુષો ભગવાન શ્રેષ્ઠી કહેતા હતા તે સુગંધી વાળા આજુબાજુ એમ એમની દસ ફેલાયો હોય સાચી ફેલાય કેટલી વાત છે. પારકાના દુઃખ માટે જ આ પગાર ઉપાડે. તારી સુગંધી આ બહુ ને આવે છે, તમારી સુગંધ આવે છે. બીજા ને જેટલી ફરી ખબર ના પડે તમે કપડાટ કરો તો ના કરે એમ કે એમ એમ કરી કરો ને બહુ સારું કામ. દાદા એન્કરેજ કેવી રીતે કરવાનું પૂછો તમે એ બાઈ કામ વાળા એન્કરેજ કેવી રીતે કરવાનું? તમે કકડાટ કરો એટલે શું થઈ જાય? મંદી પડી જાય, મંદી પડી જાય, કપડા બસ સારું ધોવે નહીં. એટલે આપડે સમજણ પાડી દે આવીને કહે તને વડવાથી તને સારો કરીશ કે પછી ના વડવાથી કાલ પીવા સારું તું કરી લઈ શું કહ્યું? પછી એમ કરી કર્યું જો કાલ ના કરતા સારા કરે તે અને આજે જરા વધારે ખાવાનું આપજો એમ એમ કરીશ કરતા કરતા પૈસા થોડા વધારે આપવા પડે એમ કહે આપણો સ્વભાવ ના બગડે એનો નકામ ખોટો ભાઈ છે. પ્રેમ પ્રેમ બતાવે એમ કરે પ્રેમ બતાવવાનો સાચો પ્રેમ બતાવવાનો માંગે છે જાનવર જોડે પ્રેમ બતાડે બેન પૂછે બેન પૂછે છે કે હું ગમે એટલું કામ કરું બેન એમ પૂછે છે કે હું ગમે એટલું કામ કરું તો મારે વરને એમ લાગે કે આ કશું નથી કરતી. તો વરને એવું લાગે કે કશું નથી કરતી અને કોઈ વાર એવું લાગે કે આ કરે છે. પોતાને એમ લાગે કે હું કરું છું અને વરને એમ લાગે કે હું નથી કરતો આ નથી કરતી. પોતાને એમ લાગે કે હું કામ કરું છું અને વરને એવું લાગે કે હું કામ આ કામ નથી કરતી તો પછી આ વરને ખુશ કેવી રીતે રાખો? શું કામ કરવાનું? ઘર કામ, ઘરનું કોઈ કામ, ઘરનું કઈ કામ. કામ કરવું કરે જો પછી કશું મનમાં ભય રાખો નહીં કહ્યું ઈશ્વરમાં ભય રાખો સાચાજી કામ કરે જવું શું ઈશ્વર ને પછી ઈશ્વર હોય તો ઈશ્વરમાં ભય રાખો નહીં તારે ઘેર રહે ફળ નથી મળતું એટલે ખુશ કરવા માટે કોઈ ખોટો હવાલા કરવાની જરૂર નથી, દેખાવ કરવાની જરૂર નથી. કેમ ચલાઈ રહ્યો આપણે એમ કેવું શું તારું નામ? નિયતિ. નિયતિ. નિયતિ. નિયતિ. N I Y A T I N N. નિયતિ. પાંચ તંગા કારણો માનું નિયતિ. નિયતિ ને કેવું નિયતિ કરે દોષ કદાચ તારું કામ કરે તો એ નથી, કાતે લોકો ના કામ કરે તો દેખાય. કામ કર્યા કરવા પછી ડર રાખવો નહીં ઈશ્વર નો, મોટા ઈશ્વર ઉપરથી આવે ને તો ડર રાખવો નહીં. આપણે સિન્સિયરલી કરીએ છીએ કે નહીં એ કઈ રીતે ખબર પડે? આપણને લાગે કે સિન્સિયર છીએ, સામાન્ય ના લાગે. આપડે દાન જ ચોખ્ખી હોય. કામ કરવા માંડ્યું પછી ના આવતા પછી ચાલે એવું નહી. લીનાબેન કે છે કે આપે તો કહ્યું કે કોઈને ખુશ રાખવા સુખી રાખવા એ આપણો ધર્મ છે, પુણ્ય બંધાય. તો કે વરને ખુશ રાખવું એ પણ એક ધર્મ ના થયો કહેવાય? પોતાના વરને ખુશ રાખવો એ એક ધર્મ થયો કહેવાય ને? નાખુશ ના કરવા, એનું નામ જ ખુશ રાખે. નાખુશ ના કરવા, બધું ખુશી રાખવાની જરૂર. સિનેમા જોવા ચાલો એટલે આપડે બધા કામ છોડીને જવું. સંજોગો હોય તો આપણે ના જઈ શકીએ. કોઈ સંજોગો એવું હોય તો આપણે ના પાડવી પડે, મારે નથી આવ્યું. આપડે ના પાડીએ કઈ આ સંજોગો આવા છે, તમે એનો ઉકેલ લાયેલો કઈ? બે દાડા અઠવા જેમ લગાડવું, વધારે નહીં. તો પછી મીઠું કશું છે ને કાયું શું તે ખબર નહીં રહે. એમ ગ્રહણ જતું રહેશે માણસ. એટલે બે દાડા અઠવા એમ કડવું લગાડવું, ખરાબ લાગે લાગવાડવું. એમ કે રોજ મીઠું ભાઈ ને ભણ જતું રહે. બે દાડા કડવો બેસા તો એમ કરે હાથે દાડા આપે છે. હાથે દાડા દોષ કરો આપણે જગત ખુશ છે. મારા પોતાના છે, એવું તો સીટ છે. ઘરના તો પ્રેમ કે આટલા ઘરની બાઉન્ડ્રી માં તો પ્રેમ કેવું છે. ધણી ગારો ભણતો હોય તો કેમ નો પ્રેમ રહે? ધણી ગારો ભણતો હોય પછી પ્રેમ કેમ નો રહે? ઝઘડા કરતો હોય, ધણી કચકચ કરતો હોય, ઝઘડા કરતો હોય પછી પ્રેમ કેમ નો રહે? ઝઘડા કરનાર કોણ? કોની જોડે કરે છે એ બધું જોવું જોઈએ. ઝઘડા કરનાર કોણ છે, ઝઘડો કોની કજોડે કરે છે એ જોવું. અને નિવેદ આવી છે જે ભરેલો માલ હતો છે. અને આ ભાવમાં આ જ્ઞાન છે બધું કઈ દેખાય. કોણ લડે છે એ નથી લડતો, એ શુદ્ધ જ છે. આ એની ફાઇલ લડે છે. કોને લડે છે? ફાઇલ મને લડે છે. આપણે જોયા કે બે પૂતળા લડે છે, બંનેની ફાઇલ લડે છે. બંને શુદ્ધાત્મા તો લડતા નથી. દાદાના જ્ઞાનમાં રહ્યા ત્યાં જૂની સુધરી જાય, નવું મોક્ષ ને જવાનું સારું. નહી તો આ બગડે પછી કશું સુધરવાનું કોઈ બગડે. કામ કરી દેવાનું જ્ઞાન હાજર રહેશે. બઉ સારું જ્ઞાન એ પાસે પાસે દૂધ પીએ ચાલે બોલા. લીધો આપડા મન ડોક્ટર સાહેબ પૂછે છે કે આપણે જે પણ કઈ કર્મો કરીએ છીએ એનો હિસાબ, એનું ફળ આપણને ક્યારે મળે? આ જન્મ માં મળે કે આવતા જન્મ માં મળે? કેરી પર આદા પર મોર થાય છે ને, મોર તેને આપડે કેરી થતો થતો કેટલો ટાઈમ લાગે? બે રીતે દરેક કર્મ પાકવા માટે એનો પરિપક્વ કાળ જોઈએ. કેટલો રહે એ? લગભગ 50-100 વર્ષ નો. એમ? અને કેટલાક કર્મ તો 5000 વર્ષે નથી પરિપક્વ થતો. ચીકણા હોય છે જેમ જેટલી ચીજ ચીકાશ એટલી પરિપક્વતા લાભો. એમ જેટલા ચીકાશ, જેટલા મોડા કર્મ એનો પરિપક્વતા હશે વેલો. તમે લડ્યો પણ ભૂલી જાવ પછી એમને મોડા કહેવાય. જેનો દમ ખરે એ ચિકાસ. આપણને મનમાં ડર લાગી જાય. બે પ્રકારના ફળ છે, સારું કરીએ તો સારું ફળ મળે અને ખરાબ કરીએ તો ખરાબ ફળ મળે. ચીકણા સારામાં ચીકણા હોય તો ચીકણું કર્મ સારું બધું પુણ્ય નું બધું હોય તો આખી જિંદગી સુધી બંગલો વાપરીએ. પણ આ બંગલો આપણને છોડે નહી, બંગલો છોડે નહીં. આપડે બંગાળ છોડવો હોય તો બંગલો આપણે છોડે. સારું કર્મ ચીકણું કરેલું, નહીં કર્મ ચીકણું અને પાપ કર્મ ચીકણું કર્યું હોય તે આપડે ઘણું માથાકૂટ કરીએ. ઘરના હિસાબ રહે છૂટાય ભયંકર દુઃખો ની વેદના વેધવી પડે. Thank you. એટલે ઘણા ખરા તો અત્યારે તો અત્યારે દુષણકાળ માં 50-500 વર્ષના સ્થાયી ના બધા લાભો બંધાય નઈ, બઉ ચીકણા હોય નઈ, મોડા ગોળા છે, મૂરખ છે, પોલીસ છે. દુષણકાળ ના લોકો પોલીસ ભગવાને કયા, શું કહ્યું? પોલીસ કેમ ગયા? ત્યાં પોતા પોતાનું હિત પોતે જ જાણતા નથી, પોતાનું હિત જ નિરંતર કરી રહ્યા છે, નિરંતર પોતાનું હિત કરી રહ્યા છે. એનું નામ દુષણકાળ ના લોકો. હિત કેમ કહ્યું? ત્યાં કે સાહેબ તમે એટલે બધા અમે શી ભૂલ કરીએ, એટલું બધું અમને આવું બધું કહો છો? ત્યાં કે આ જે જન્મ જે લાયા છો આ તો તમે લઈને આવેલા છો, શું કે માથાપડ કરો, તન્માય કરો છો, શું કહે છે? જે લઈને આવ્યા છે બતર બે કરેલું છે, સહેજ પ્રાપ્ત. બેંક માં રૂપિયા મળ્યા હોય અને તે 200 બંધ હોય તેથી આપડે ચાવી ઉમેર તાપથી ચાવી જવું પડે 2 મહિને, તો ભાઈ આપડે પુરસ્થ કરો કેવાય. જમે કરવા ગયા હોય તો પુરસ્થ કહેવાય, પણ લઈ જવા એટલે આ લોકો પોતાનું લઈને જે મૂકીને આવ્યા છે બેંક માં તે ક્રેડિટ કરેલો ખાય છે અને 50 હું છે તો મહેનત કરું છું, મેં પુરસ્થ કર્યો. છોકરા બહુરા બંગલા મોટરો ગાડીઓ બધું શરીર બરીર બધું આ તો આપડે સાધન સેજા સેજ બેંક માં પૈસા લેવા જવાનું એટલી મહેનત કરવી પડે, નિમિત્તથી એટલું જ કરવાનું છે, બીજું કઈ કરવાનું નથી. અને પલ્લોક સુધારવાનો છે મારે, એવું પલ્લોક સુધારતો. આ લોકો પલ્લોક ની ભાન જ નથી. ગયા જન્મ આપણને અત્યારે મળે છે એને આપણે નસીબ કેવું? એવું કઉ છું બધું, ગયા જન્મ આપડે જે લઈને આયા છીએ ક્રેડિટ કરાવીને આયા છીએ, ક્રેડિટ અને ડેબિટ બે ખાતા પૂરા કરી નાખીએ. એટલે ચેરી કરવાનું નથી લક્ષ્ય, ત્યાં નથી થાય છે, ડેબિટ થઈ જાય છે મેરે, એટલે ઊંટું ખોટ છે. માણસો આવ્યા 5-7, 500 દૂમ પાડે ચંદુલાલ દાણું ભર્યો 11:30 વાગે, તો ચંદુલાલ એવો છે એટલે પછી કહે છે કે ઉગાવી શકે, પછી શું કરે, બોલાવે ના બોલાવે? આવો પધારો, આવો પધારો, બેસાડે બેસાડે બધું કરે, ચલાવી બેસે. પણ મનમાં શું થાય છે અત્યારે? કઈ થયું આ એ છે તે ડેબિટ કર્યું, જો પુરસાદ કરવાનો તો આવતો ભાઈ નું કામ કરવાનું, આ પૂરો ભાઈ છે, આ પ્રારબ્ધ છે. આવીએ, આવો, પધારો, બોલાવીએ, કવડાવીએ, કવડાવીએ, પીવાઈએ, બધી પ્રારંભ. આવતો બહુ બગાડ્યો હું તો, આ અત્યારે મહેનત કરી આપડે સારો વિચાર મનમાં લાવે તો હું સારો ફરમાય, એના માટે ખરાબ વિચાર મનમાં લાવે. એટલે એ વખતે આપણને એના માટે સારો વિચાર મનમાં આવે તો આપણને સારું ફળ મળે, અને ખરાબ આવે તો ખરાબ. આપણે ક્યાં શું કરવું જોઈએ? હે ભાઈ ભગવાન, આ મને સંજોગો લીધે ખરાબ વિચાર આવ્યો, પણ હું ક્ષમા માંગુ છું, આ નહીં કરું ફરી આ કે શું કરું, એટલે ઘૂસાઈ જાય. એ પુરસાદ કર્યો છે, આવતો ભાવ નું ખરીદી કરી છે. પછી આપડે એ લોકો શું કહીએ, એક થોડી ચા ચા થોડી થોડી લો. ત્યારે એ લોકો શું કહે, ના અત્યારે ચા રહે ખીચડી કરીએ છીએ, ચાલશે તો નહીં બગડે પછી ઉપર. આ દૂષણ કાળ ના મોહ થી તપી ગયેલા માણસો, મોહ ની જાળાઓ થી તપી ગયેલા માણસો ને તપાવી ઉકળી છે. ચનક તપી ગયેલા છે, મોહ ની જાળાઓ સર્જા કરે અને ચનક તપી ગયેલા એને સેજ એ કરીએ ત્યારે ઉકળી ઉઠે આપડી જોઈ. પેલા ત્યાં બીજા ખીચડી કરી દુષણ કરનાર લોકો આવું કરે છે. ત્યાં સારી રીતે ધર્મ જ્ઞાની પુરુષ પાસે જાણી લેવો છે. બીજી બધા ધર્મ હોય શકે નહીં અત્યારે. જ્ઞાની પુરુષ પાસે સમજી લે થોડું ઘણું, જેટલું સમજે એટલું તો કામ છે. આ સમજાય ને? હવે આ પુરસાદ તમે સમજી ગયા ને, કે આ અત્યારે મેં કર્યું કે અત્યારે પછી માં એ આવતા બહુ બહુ પરિપક્વ થઈને ફળ આપે કડવા. પરિપક્વ કડવા ફળ આપે સહન થાય નહીં. એટલે આવી રીતે દરેક કર્મ બાધે છે, કે કર્મ કરતી વખતે યોજના રૂપે હોય છે. ખાલી યોજના એમાં કશું હોતું નથી. અને પછી એ કર્મ ફળ ભોગવતી વખતે એના હિન્દુ આપણા મનુષ્ય લોકો એને કર્મ કહે છે, તો જ્ઞાનીઓ એને કર્મ ફળ કહે છે. જેને આપણા ભ્રાંતિ વાળા લોકો કર્મ કહે છે તેને જ્ઞાનીઓ કર્મ ફળ કહે છે. તમે એમ કહો કે મેં કર્મ કર્યું અને હું કહું કર્મ ફળ કર્યું. ભવાની દોરવણી થી તમે આવ્યા તે તમને ખબર ના. આગળ વાત સમજાવો. એક છોકરા ને કહ્યું કે હોટલ માં જઈશ, પાણી રાખશે તો એને ના જવું હોય તો ત્યાગ કરે. આપડે કહીએ કે ના કઈ જઈ એ એમ કોઈ કઈ માં નથી જવું તો એકદમ ખેંચી જ જતો રહે. એવું બને ના બને એને. આપડા લોકો શું કે આને કર્મ બધ્યું, હોટલ માં ખરાબ થઈ કર્મ બધ્યું. જ્ઞાનીઓ શું કે આ તેના આધારે ખેંચ્યો તે બિચારો તે કર્મ ફળ ભોગવી રહ્યો. કર્મ તો સ્વતંત્ર હોય, કર્મ પ્રારબ્ધ અને પુરુષાર્થ ના ભેદ આ જગત માં કોઈ જાણતું નથી. લાઈન ઓફ ડિમાર્કેશન બિટવીન સ્ટાર્ટ એન્ડ પુરસ્કાર. સંયોગો ભેગા થઈને કાર્ય થાય એ બધું પ્રાર્થ, બધું પ્રાર્થ. સંયોગો ભેગા થઈને જે થાય છે બધું પ્રાર્થ. અને સ્વતંત્ર રીતે કરે એ પુરસ્કાર. એમાં કોઈ સંયોગ નહીં. દાખલો આપીને સમજાવો. દાખલો આપો. સવાર થી તો અત્યાર સુધી આખો દિવસ પ્રયત્ન જ કરજો. કેટલા એવિડન્સ જગ્યા થયા હતા હું તમે જોડો છો. પૂર્વ ને પુણ્ય ગુણ્ય બધા હિસાબ ભાવ તાલ પેલા માણસો આયા હરાય કે લાગે આવો બધા કહ્યું બધા સંજોગો કેવાય. શું કહ્યું ને ચાય બીજા બધા કબરા પ્રાર્થ એવા સંજોગો બધું પ્રાર્થ છે. પ્રાર્થ આપડે પકડી રહ્યા છીએ એ પ્રાર્થ પકડી રહ્યા છે તેમાં આપડે કઈ પુરસાદ કર્યો કે અત્યારે કઈ થી પુરસાદ કર્યો આપડે કઈ થી અત્યારે એનો કઈ સહયોગ ની જરૂર હતી. ધંધા કરે નફા મળે બધું બધું પ્રાર્થ બધું આ પ્રાર્થ પકડી રહ્યા પણ પ્રયાસ વધી રહ્યા નૈમિત્તિક હોવું જોઈએ. દરેક કાર્ય તો કરવું જ પડે. જેમ બેંકમાં પૈસા જોતા હોય લેવા જવું પડે ચેક લખવો પડે. એમાં આને પૂછા જ કે લોકો આપણે કેમ પૂછા જ કરીએ સાથે દોડધામ ને પૂછા જ કે છે ના દોડધામ પૂછા જ ના પૂછાતમાં ખાલી કશું બહારની દોડધામી છે. એક માસ સામાયિક કરતા હતા. મેં એનું કીધું શું કરો છો તમે સામાયિક કરો છો નિર્દાય ગયો તમે કેટલી કરો છો તમે બે કરો છો નિર્દાય ગયો તમે કશું બે કરો છો શ્રદ્ધાય ગયો તમે કેમ નહીં કરતા આજે તમે અમામ કરવા દેખાડવા પાડ્યા હોટલમાં દુખે છે. હા અમામ એ શું કહેવા માંગે છે સંજોગો આપડે સંજોગો હારા હોય તો કરીએ એનો એ તો પ્રાર્થ છે. એટલે એને પુરસાદ માની ને અહંકાર કીધો એમ કરે છે. ગર્વરસ ગર્વરસ અને એનાથી ભયંકર પાપો બંધાય છે. ગર્વરસ ચાકી માન માયાલો વધતા જ જાય છે. જ્ઞાની પુરુષ ના દર્શન કરીશું. એ જે મને ભાવ હતો એ તમારો પુરસાદ હતો. અને આ પ્રારબ્ધ તમે અહીંયા આવ્યા એ પ્રાર્થ તમે કે સાઈડ આવવા પણ ન દે આવવા પણ આવવા દે પણ આવવા ન પડે તો પુરસાદ ના કોઈ છે સાઈડ કે એમ છે હોતું નથી. પુરસાદ માં કોઈ બાધક નથી બાધક નથી. એટલે આપણા મનમાં જે ભાવ આવે ભાવ કઈ જાતના આવશે એ શેના ઉપર આધાર રાખે છે એમ પૂછે છે. આપણા મનમાં ભાવ કઈ જાતના આવશે એ શેના ઉપર આધાર રાખે છે. એ ભાવ જે આવે છે ને તે આજુબાજુ દબાણ હોય છે. દબાણ દબાણ આજુબાજુ દબાણ હોય છે તેના આધારે ભાવ આવે છે. શું દબાણ? આજુબાજુ ખરાબ દબાણ હોય તો ખરાબ ભાવ આવે, સારું દબાણ હોય તો સારા ભાવ આવે. તો એ દબાણ શું નું? દબાણ શું? એ દબાણ શું? બધા સંજોગો નું, બધા સંજોગો ત્યાં એવિડન્સી પાછા, ત્યાં ત્યાં પણ એવિડન્સી આવે, ત્યાં પાછા એવિડન્સી આવે. નહીં, એવિડન્સ પોતે નહીં, એવિડન્સ સ્વરૂપ નથી, પણ એવિડન્સ નું દબાણ દેવાનું, એવિડન્સ નું દબાણ દેવાનું. છતાં આ જે ભાવ છે ને, તે ભ્રાંતિ નો પુરુષાર્થ છે. શું છે? ભ્રાંતિ નો પુરુષાર્થ. એકદમ સાચો પુરુષ તો હું તમને પ્રકૃતિ ભાઈ નું નામ છે, કાંતિભાઈ, કાંતિભાઈ, કાંતિભાઈ, કાંતિભાઈ. અને તમે આત્મા અને કાંતિભાઈ ને હાવ જુદા પાડી ભાઈ માં બીમાર કરી નાખ્યા, તો આત્મા ને અનાત્મા ને ત્યાર પછી પુરુષ થાવ અને આ પ્રકૃતિ દે. પણ પછી કરી ત્યાં પછી પુરસાદ, સાચો પુરસાદ ત્યાર પછી હોય. ઇન્ડિપેન્ડન્ટ છે ખરો, છે ખરો, પણ પેલો તો ટોટલ અને પેલો બિલકુલ સ્વતંત્ર, બિલકુલ સ્વતંત્ર. ત્યારે હું સ્વતંત્ર ઇન્ડિપેન્ડન્ટ માં આ બધા સિવિલ એટલે હું દાદાને જ્ઞાન આપે છે ત્યારે તમને આત્મા અને અનાત્મા એ બે ભાવનું ભાન કરાવે છે કે આ આમ છે ને આ આમ છે, હું આ છું ને હું આ નથી. કોઈ અપમાન કરે બધા રૂબરૂ બેઠા, તે ઘર કાંતિભાઈ ની શું અસર થાય? શું કરે છે? એમ કેમ, એમ કેમ કરે છે, એમ કેમ કરે છે, એમ થાય, ખરાબ લાગે, ખરાબ લાગે, આ એમ કેમ અપમાન કરે છે અથવા કેમ એવું બોલે છે, એમ થાય મનમાં. વાગે સાયકોલોજીકલ લાગે છે, હવે તમારે અસર ન થઈ ગઈ છે તો તમે અસર કરો, તમારી ભૂલ છે કે ભગવાન આપણી ભૂલ છે. તમે અસર નહીં કરાવેલો તો નહીં થશે, પણ આપણને અસર થાય છે એનો અર્થ આપણી ભૂલ છે, આપણી ભૂલ છે, આપણી ભૂલ. પણ તમે, તમારે અસર નહીં થવી જોઈએ એ સ્થિતિ બહુ ઉપરની સ્થિતિ છે. કાંતિજી ને અપમાન કરે, કાંતિજી ને ઉપર આવત કરાવે, હરસ્તો કરે, લોકોને જે એમને અહંકાર ભસ્મ કરે, તો તમારે તો વખત શું કરવું જોઈએ? એ તો મોટો માણસ એ કામ છે, ઘરે પૂછપરછ કરવા માટે કે ભગવાન એને ક્ષમા કરે, એવું કહે છે ભગવાન એને ક્ષમા કરે. એ તો કહે છે કે ખરી રીતે તો એવું કામ છે કે આપણે પ્રાર્થના કરીએ કે ભગવાન એને ક્ષમા કરો, સારા માણસને ક્ષમા કરો ભગવાન, એમ આપણે કરવું જોઈએ. પણ એવું કઈ થતું નથી, એવું કઈ થતું નથી. આપણે શું થાય છે, શું થાય છે, રિએક્શન આવે છે, રિએક્શન આવે એના ઉપર આપણને. હા, એટલે એ જવાગર જ્યાં સરસ પુણ્ય બંધાય એવી જગ્યા થઈ, ભેગો થયો, એ પુણ્ય બંધાવવા માટે આપણને ભેગો થયો છે. સરસ પુણ્ય બંધાય ક્યારે આપણે પાપ વધીએ તો આપણા જ્યાં મૂરખ પણ આવો સ્કોપ મળતો નથી. આ તો તો શું કરીએ, આવો સ્કોપ મળતો નથી, મળે તો એનો સદુપયોગ કરતા આવે તો શું કરવું જોઈએ? હવે તે વખતે તમારે તરત જ નક્કી કરવું જોઈએ કે આ એ બોલે છે, કેમ બોલતો હશે, મારા જ કર્મનો ઉદય છે, આ શું છે, કોનો કર્મ, એનો તમારો કર્મ, તમારો કર્મ, તમારા કર્મ ગ્રહમાં કોઈનો શો ગુનો છે વિચારો, એ નિમિત્ત છે તમારે કરે ઉદય છે ગુનો, કે તમારા નિમિત્ત નો ઉપચાર માનો બધો મને કર્મ જ છોડાયો. રાઈટ સાહેબ, એવી રીતે કહીને મારા કર્મ થી મને બહાર આવ્યો, આવું છો વખત તમે જીતો તો દેવ દેવગતિ નું આયુષ બધો એટલું પુણ્ય બંધાય. જગ્યા ઘણી છે પણ આવડતું નથી, ત્યાં જ ખોટ થાય, નફો કરે છે. અને અમે આવું ફરીએ રોજગાર નફો કરે, બિઝનેસ થાય છે. If I am educated this way, so if I behave this way, I'll have a good fortune in the future. So I'll be here. But if I don't know this, I will not be here. But it's a good idea. But I have to know this here. So what do you want to do? If you want to know this, I will not be here. If you want to know this, I will not be here. લઈ લે છે તો ચોરી કરે છે તો એ તમારે જ કરવું છે, એટલે તમારે કર્મ કેવું લે છે. એવું જો જ્ઞાન આપણે આજે આપણે વાત કરી, એવું જો જ્ઞાન આપણે બધાને આપીએ તો એમાંથી એ માણસ માં ઘણો ફેર પડી જાય. એ પડવો જ જોઈએ. પણ આવું એજ્યુકેશન મળતું નથી, પણ આવું જ્ઞાન મળતું નથી કે છે. સાધુ આચાર્ય બયા કરે છે મોહ જાળ માં, ત્યાં જ્ઞાન કોષ નું ક્યાંથી આવે? એક જ શબ્દ મારો હોબે તો બહુ થઈ ગયો. અને પાછા કઈક કોઈની પાસે મળે તો એમાં વિશ્વાસ નથી બેસતો. હું તો ખુબ મોટા જ છોડે છે, પછી સુખ ભરોતા નથી, સુખ ને દુઃખ કરી નાખે. બાસમતી ના ચોખા લાવી અને કોઠા રાખીને ખાય છે. અને અક્કલ વાળા તો પૈસા ના હોય, હલકા પાવડા તો ખાવા લાવીને છાશ નાખી અને પ્રેમથી ખાય. અને ભાઈ મતું બધું ના ખાય, પ્રેમથી ખાય, પ્રેમથી ખાય, આનંદથી ખાય. આ કયું ની પુણ્ય, એ પાપાની બધી પુણ્ય છે. મારા પાપ જ બોલે, એ જે પુણ્ય હોય છતાં પુણ્ય માંથી મારા પાપ જ. અને શું કે પાપાની બંધી પુણ્ય કરે, એટલે આપણે જે પુણ્ય લાવ્યા છીએ એને ભોગવતી વખતે આપણાથી પાપ જ થાય, આપણાથી પુણ્ય ના થાય. પુણ્ય થાય તો કેમ કરે? પુણ્યની બંધી પુણ્ય ક્યાંથી જોયું કરું, ક્યાંથી લાવવું, ક્યાંથી ભોગવે નહીં, ક્યાંથી જોયું. આપણને અર્થમ થાય ને, ક્યાંથી વધારે લાવીએ, ક્યાંથી વધારે કમાઈએ, અને જે આપ્યું છે તો ભોગવી શકતા. પાપાની બંધી પુણ્ય, પુણ્ય હોય બધી સાહેબી બધી હોય તો ભોગવ ભોગવાય નહીં જ ભાઈ. પછી ગયા પછી સારા છે આપણે વિચાર થાય તમે આત્મા હોય પણ એ પણ પ્રારબ્ધ ને આધીન તો ખરો ને દાદાજી? એવું નહી, એવું નથી. એટલે ત્યાં સ્વતંત્ર પુરુષાર્થ છે, સ્વતંત્ર પુરુષાર્થ છે. ગાડીઓ ચલાવવાની જરૂર છે અને સારા તકલીફ પૂર્વક પછી અથડાય છે એટલે અંદર કઈક છે ખરો, પુરુષાર્થ છે ખરો. નહીં છે, એને પુરુષાર્થ જ હોય છે, હોય છે, હોય છે પુરુષાર્થ. પણ સાહેબ કેમ કહ્યું? પછી ના બને, પ્રયત્ન કરવા છતાં, ઘણી વખત પ્રયત્ન કરવા છતાં ના બને, ત્યારે આપણે જાણવું કે આ પુરુષાર્થ છે. એટલે દાદાજી સારા નરસા નો તો વિવેક હોવો જોઈએ. વિવેક ના હોય તો પછી માણસ ના કહેવાય. એટલે એ વિવેક થી પછી ચાલવું જોઈએ, એમાં હિત અહિત નું એને ભાન હોવું જોઈએ, ભાન પૂરું ચાલુ. અને હિત આપણા હિત માં ધ્યાન રાખવું જોઈએ. આ ટ્રાફિક માં હિત આપે છે એટલું જ અમારા ટ્રાફિક જેટલું હશે હિત હાથવું જોઈએ. ટ્રાફિક માં જેમ નુકસાન કરી દે છે એવું અહીં પણ નુકસાન કરે, પણ અહીં નુકસાન ખબર પડતી નથી, આવતા ભાવ માં મળે છે. એટલે એ હિત અહિત નું જ્ઞાન જીવનમાં પહેલું હોવું જોઈએ કે આ મારું હિત છે, આ મારું અહિત છે. અહિત છે પછી થાય ના થાય જુદી વાત છે, પણ એને ભાન ના થાય, ના થાય ના તમે ગુનેગાર નથી. તમારા પ્રયત્ન હોવા જોઈએ કે મારે કુવાન નથી પડતું.